સારું થઈ જાય છે. સુરીનો ઘાય સોય થી ફરી સુરીનો ઘાય સોય થી પતી જાય છે. મોક્ષ માર્ગ મોક્ષ માર્ગ સરળ છે. સ્વભાવ એકદમ બદલાઈ કેમ જાય? કેવી રીતે બદલાય? હવે હિંસક ભાવ સાવ નીકળી ગયો સાહેબ. ભલે જ્ઞાન નથી કહેવાય, મંદિર મંદિર છે કઈ મંદિર નથી, મંદિર નથી, ન્યાય મંદિર છે ને, કહેવાય છે બરોડામાં છે ન્યાય મંદિર. આપડે સમજી જાય તરત બેસે તરત જ ના બેઠો છે તમારે ટાઈમ જવો પડે બધા આપણે બાઈક નથી આવ્યા, આપણે પેલો માર્ગ છોડી દઈએ તો ગુરુ પ્રત્યે આદર તો રહે, વ્યવહારિક આદર તો રહે. એ કહે છે કે આપણે પેલો માર્ગ છોડી દઈએ તો પણ પેલો માર્ગ છોડી દઈએ તો પણ ગુરુ પ્રત્યે આદર તો રહે જ ને, ગુરુ પ્રત્યે આદર તો રહે ને ગુરુ. અનાદર કર્યો ન કહેવાય, અહીંયા આવીએ તેથી કરીને પેલા ગુરુ નો અનાદર ન કર્યો કહેવાય. અનાદર નથી, હા એ બરોબર. પણ મનમાં જે એમને પેલું રહ્યા કરે છે કે હું અનાદર કરું છું, અનાદર કરું, અનાદર નથી ને આમાં કઈ અનાદર નથી. આમાં ગુરુ ગ્રોહ નથી ને, થોડા દિવસ પહેલા અનુભૂતિ થયેલી કે સમાધિ રહેતી નથી પણ સમાધિ નો અર્થ સમજવો જોઈએ. કઈ સમાધિ નો પ્રશ્ન? પેલી પેલી જે સમાધિ, લાખ હજાર મોક્ષ બંધક માટે જાય બંધક રહે બાકી કોઈ માન્યતા ના હતી રોંગ રિપોર્ટ બધી જ રોંગ રાધિકા. એટલે ભગવાન પાસે હિંમત નથી, હિંમત નથી, ઊંડા મૂળિયા ઊંડા મૂળિયા મૂળિયા તમામ આવી મારા માટે સમાન સહસમાધિ એટલે મનન અસ્મિન સહસમાધિ. આવો તમે મને મને બહુ આવડે. પ્રોફેસર સાહેબ કહે છે કે જેમાં મન શાંત થઈને રહે અને કોઈ પણ જાતની બીજી ઉપાધિઓ ન ઉભી થાય એને સમાધિ કહે છે. આ તો બધી લોકી સમાજ રંગતભાઈ ને રંગત સમાજ બરાબર આવે એટલો વખત સમાધિ રે તો શાંતિ રે એટલો. હા જતી કેમ રે એ વ્યાખ્યા ની કોને ખબર દાદા? નિર્વિકલ્પ દશા નિરુકલ્પ દશા છે એને સમાધિ. જયારે એમ પૂછે છે કે નિર્વિકલ્પ દશા જે છે નિર્વિકલ્પ દશા એને સમાધિ કહેવામાં આવે એ જ સમાધિ. એક સમાજ હવે નિરુત્સવ દશા તમારે થાય છે સમાજમાં જ છે. ભરતરુરી નો એનો શ્લોક છે કે સમાધિ ની બાબતમાં ભરતરુરી એ શ્લોક કહ્યો છે. પણ એવું ન હોય ભૌતિક સુખો એવા ન હોય અને નુરૂપતા રહેતી હોય આથી વધારે સુખ મેળવવા માટે નિર્વિકલ્પ સમાધિ માં તારે આવવું જોઈએ. નિર્વિકલ્પ સમાધિ માં આવવું જોઈએ. હા એ સારી રીતે જ્યાં સુધી પોતાના સ્વપ્ત માં ના આવે ત્યાં સુધી એ આવે ક્યાંથી આવી શકે જ નહીં ને. શરીર હા કરું એક જ વિચાર ની અંદર અથવા એક જ અંતે ભેદ નક્કી કરો, એ ભેદ ની અંદર તમે બરોબર ટેકી જાઓ, એ સમી એક જ એક જ વિચાર, એક જ જે અને એ જે પ્રાપ્ત માટે તમે સમાધિમાં બેસી જાઓ તો એ સ્વ એક સમાધિ થઈ જાય એટલે એને જે આનંદ આવે એટલે લોકોને એમ લાગે કે સમાધિ થઈ ગઈ. એક જ વિચાર ની અંદર લીન થઈ જાય અને પછી એને આનંદ આવે એટલે લોકોને એમ લાગે કે સમાધિ માં સમાધિ થઈ ગઈ. સમાધિ નથી, સમાધિ કરીશું જ્ઞાન કઈ શક્યા તે શું કહે અનુભવ ગોચર માત્ર કેવું બધું ભગવાન નું સ્વરૂપ અનુભવ ગોચર ભગવાન પણ નથી કરી શકાય તો પછી કોણ કરવાનું? જયારેન કે છે કે આત્માનું સ્વરૂપ અપ્રતિમ સૌંદર્ય વાળું જ હોય ને, આત્માનું સ્વરૂપ અપ્રતિમ સૌંદર્ય વાળું જ હોય ને, અપ્રતિમ સૌંદર્ય વાળું આત્માનું સ્વરૂપ સૌંદર્ય આત્માની વાત જ કરવાની. એ શબ્દ માં દાદા આવતું નથી પછી કેમ કે બોલાય? હા પછી કેવું અવાણ હશે તો ભગવાન ના શબ્દ કોણ કોને થાય? આપણને ગમતી નથી તો થાય છે. કારણ કે વિચાર છે, પરિણામ પરિણામ બદલાય નહીં, પરિણામ પરિણામ આપીને જ જાય. કદું ગમી એ તો ગૃહ જ ના ગમે, પણ રસ નથી ના ગમે. ટ્રાફિકમાં નવો માલ આવતો બંધ થઈ ગયો, નીકળ્યા કરે એટલે ટ્રાફિક જે ભરેલું હોય તેમાંથી નીકળ્યા કરે છે. કેટલા તરફ ચાલે પાણી હોય ત્યાં સુધી ચાલે. દસ વર્ષ બાર વર્ષ ચૌદ વર્ષે પૂરી થઈ ગયું.